कालस्तावत् क्रीडासक्त तरुणस्तावत् तरुणेरक्त वृद्धस्तावत् चिन्तामग्न परे ब्रह्मणि कोऽपि न लग्नः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। गया शुक्रवारे आपणे बालस्तावत् क्रीडासक्त ये श्लोक विषे सांभळ्यो। बाळपण रमतगमतमां युवाने स्त्रियाशक्तिमां गढ़पण चिंतामां व्यतीत करे छे, पण लोको भगवाननुं भजन करता नथी। અને એટલે જ પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે। આ શ્લોક ઉપર આપણે આજે સમજવાનું છે। પુનરપી જનનમ, ફરી ફરીને જન્મવું, પુનરપિ મરણમ ફરી ફરીને મરવું, પુનરપિ જનની જઠરે શયનમ ફરી ફરીને માતાના ઉદરમાં ગર્ભવાસમાં વાસ કરવો, આ જન્મ મરણનું જે ચક્ર છે એ અતિ દુસ્તર છે। કોઈ રીતે એમાંથી છૂટી શકાય એવું નથી। ઇહ સંસારે ખલુ દુસ્તાર, ખલુ એટલે ખરેખર દુસ્તાર, એટલે તરી ન શકાય, બહાર નીકળી ન શકાય આમાંથી। જન્મ મરણના આ સંસારના ચક્રમાંથી છૂટવું અતિ દુષ્કર છે। માટે પાહી મોરારે, કૃપિયા પારે પાહી મોરારે, અપાર કરુણાના સાગર એવા હે મુરારી, તમે બચાવો તો આમાંથી બચાય, નહીતર આમાંથી કોઈ રીતે છૂટી શકાય એવું નથી। પુનર્જન્મ એ પહેલાં થોડો સમજવા જેવો છે। કોઈને ત્યાં બાળકનો જન્મ થયો, નામ પાડ્યું ગટ્ટુલાલ, 5, 25, 50, 60, 70, 80 વર્ષ એ જીવ્યા અને પછી મરી ગયા, તો શું થયું? શરીર પડ્યું રહ્યું અને આત્મા એટલે જીવ એ ચાલ્યો ગયો। ચાલ્યો ગયો ક્યાં ગયો? ક્યાં ગયો? બીજા દેહમાં ગયો, કોઈ ગાયના ઉદરમાં પ્રવેશ કર્યો, વળી ગાય રૂપે કે બળદ રૂપે, વાછડી કે વાછડા રૂપે વળી જન્મ, વળી ત્યાં થોડું જીવ્યો, વળી મરી ગયો, વળી ઘોડો થયો, વળી ઊંટ થયો, વળી હાથી થયો, બકરો થયો. આવી રીતે જન્મ ને મરણ એટલે કે કેટલાય દેહ આ જીવ બદલા જ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. એનો અંત આવતો નથી. દેહ જડ છે, આત્મા એટલે કે જીવ એ ચેતન છે. શરીરમાં પ્રવેશ કરે એટલે શરીર હલવા ચાલવા માંડે, ક્રિયા કરવા માંડે. જીવ નીકળી જાય એટલે શરીર પાછું જડ થઈ જાય. કેના જેવું છે? અસલ ગાડી અને ડ્રાઈવર જેવું. ગાડી પડી હોય તો જડ છે, પણ ડ્રાઈવર એનાથી જુદો છે. એ જીવતો છે. એ ગાડીમાં જેવો પ્રવેશ કરે ગાડી ચાલવાનો, તો ગાડી ચૈતન્ય થઈ ગઈ. જુઓ, જીવ હોય કેવી આમ દોડતી ફરતી વાળતી કેવી, પણ એ ડ્રાઈવર પછી એમાંથી ઉતરી જાય, એમ્બેસેડરમાંથી ઉતરીને મર્સિડીઝમાં જાય, તો એમ્બેસેડર પડી રહી અને મર્સિડીઝ ચાલવાનું. વળી એને મન પડે તો મર્સિડીઝમાંથી ઉતરી જાય અને પોલીસમાં ઘૂસી જાય, તો પોલીસ ચાલુ થઈ જાય, મર્સિડીઝ બંધ થઈ જાય. પોલીસમાંથી ઉતરી જાય ટ્રકમાં ચડી જાય તો ટ્રક ચાલુ થઈ જાય અને પોલીસ બંધ થઈ જાય. ટ્રકમાંથી ઉતરી જાય સ્કૂટર ઉપર બેસી જાય, સ્કૂટર ચાલુ થઈ જાય, ટ્રક બંધ થઈ જાય. જ્યાં ડ્રાઈવર ઘૂસે ત્યાં ચાલુ થાય. માલિક પાસે જાત જાતની ગાડીઓ હોય તો જ્યાં હુકમ કરે ત્યાં ડ્રાઈવરે જવાનું અને એ ગાડી ચલાવવાની, એ ગાડી ચૈતન્ય થઈ જાય. માલિક ના પાડે એમાંથી ઉતરી જવાનું, ગાડી ડેડ થઈ જાય. એવી રીતે આ સંસારના કરતા એવા જે ભગવાન, એની પાસે આવી ગાડીઓ દેહરૂપી 84 લાખ મોડલ છે. જેમાં હુકમ કરે એમાં આ જીવ ઘૂસે એટલે એ ચાલે, હાલે, ફરે, રમ રમાટી. તમારે જો નાના સસલાના દેહમાં જાય તો એ નાનું વાહન છે, હાથીના દેહમાં જાય તો એ ચાલવા માંડે, પક્ષીના દેહમાં આવે તો ઉડવા માંડે. વળી માલિક ચપટી વગાડે એટલે નીકળી જવાનું, ગાડી ડેડ થઈ જાય. એવી રીતે આ જીવ અનેક દેહમાં ફરે છે. આનો સાર શું? કે આત્મા અમર છે, અવિનાશી છે. બીજું કે કર્મનો સિદ્ધાંત છે એ પરમ સત્ય છે. જે જે દેહ એક પછી એક પ્રાપ્ત થાય છે એ જે જીવના જેવા કર્મ છે એવો દેહ એને આપે છે ભગવાન. ઘણા લોકો આ સમજણ નથી ને, નહીં પેલા ઘણા લતા કે આટલી 84 લાખ યોની ફરીને આવે ને પછી જો મનુષ્ય થતો હોય તો એમાં તો બધા કર્મ ભોગવાઈ ગયા હોય તો પછી મનુષ્ય દેહમાં દુઃખ શા માટે, એટલે કોઈ લક 84 નથી. આવી બધી અગડમ બગડમ ફિલોસોફી કાઢે, પણ એવું થોડું છે, ક્રમ થોડો છે એમાં. આગલા જન્મમાં એ ગધેડો હોય ને કંઈક કોઈ સાધુના કે કોઈ ભગવાનના મંદિરોમાં ક્યાંય ઉપયોગ આવી ગયો, પુણ્યનું કર્મ બંધાઈ ગયું, તો બીજે જન્મે તરત મનુષ્યનો જન્મ. આવા ઘણા બધા એના આટાપાટા છે. એટલે એ કર્મના લેખાજોખા એ મનન તમને સમજાય નહીં, પણ છે બધું કર્મના હિસાબ પ્રમાણે બધું ચાલે છે. જેના જેવા કર્મો એવું એને મળે. એટલે આત્મા ફર્યા રાખે છે, પોતાના કર્મને અનુસાર. આપણે કોણ છીએ? અણુ સરખા સૂક્ષ્મ, કેટલું અણુ કે દેખી ન શકાય એવું પાતળું રજકણ, કોઈ એને જોઈ જ ના શકે એવું સૂક્ષ્મ, એ આપણું સ્વરૂપ છે. આ દેખાય આપણે છીએ જ નહીં, આ તો ગાડી છે, અંદર પેલો ડ્રાઈવર છે, અને એ જે ડ્રાઈવર છે એ આપણે છે. પણ હવે મનાઈ ગયું છે એવું કે આ આખું દેખાય એ હું છું, એ આપણે છીએ જ નહીં, અને ત્યાં જ બધી તકલીફ છે. એટલે આત્મા છે અને કર્મને અનુસારે એ અનેક જન્મમાં ફરે છે, સુખ દુઃખને ભોગવવા એ ફર્યા કરે છે. મર્યા પછી આત્મા શાશ્વત અવિનાશી છે, એ બચે છે કે કેમ, એ શંકા તો થાય ને, એ મર્યા પછી કઈ રહે છે કે બધું પૂરું થઈ જાય છે. કઠ ઉપનિષદમાં કઠોપનિષની અંદર બહુ સરસ વાત છે નચિકેતાની. નચિકેતાને યમરાજ મૃત્યુના દેવતા એની સાથે મુલાકાત થાય છે. બહુ જ ગમે એવા ઉપનિષદ હોય તો એ કઠોપનિષદ, ઈશોપનિષદ બહુ સુંદર ઉપનિષદ છે. તો નચિકેતાએ યમરાજને મૃત્યુ વખતે અને મૃત્યુ પછી જેને પનારો છે એ કોને છે? યમરાજને. તો નચિકેતાએ યમરાજને પ્રશ્ન કર્યો, કેવો પ્રોપર વ્યક્તિ ગોઈતો, યોગ્ય વ્યક્તિ ગોઈતો. યમરાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મને એક પ્રશ્નનો જવાબ આપો કે મરી જાય પ્રાણી પછી આત્મા બચે છે, કાંઈ રહે છે કે બધું પૂરું થઈ જાય છે? હવે આ જમરાજ સિવાય, યમરાજ સિવાય આનાથી વધારે કોણ જાણે આ વિષયમાં? કયો યોગ્ય વ્યક્તિ કેવી ગોતી એને જ ખબર હોય, ખાસ એનો જ હવાલો છે. અને પછી યમરાજાએ નચિકેતાને આત્માનું સ્વરૂપ બતાવ્યું, અતિ સૂક્ષ્મ એવો આત્મા છે, અને જેવા જેવા કર્મ કરે છે એવી ઉર્ધ્વ ગતિ, અધો ગતિ, બીજી ગતિ, એ બધી જ ગતિઓનું થોડું વર્ણન કર્યું, અને ભગવાનને કેવી રીતે પામી શકાય એની પણ સુંદર વાત યમરાજાએ નચિકેતાને સમજાવી, નચિકેતાના મનનું સમાધાન થયું. પણ બધાને કાંઈ આવી યોગ્ય વ્યક્તિ મળે એવું બને નહીં, અને એવા સત્પુરુષો મળી જાય તોય નચિકેતાના જેવી શ્રદ્ધા અને વિશ્વાસ હોવી એ પણ જરૂરી હોય છે. મળી જાય તો હવે નચિકેતા માને નહીં તો શું યમરાજ કરે? એટલે નચિકેતા જેવી બુદ્ધિ હોવી એ પણ જરૂરી છે, શ્રદ્ધામયી બુદ્ધિ. તો થોડું જો વિચારે શુદ્ધ બુદ્ધિથી તો પણ આત્મા, પુનર્જન્મ આ બધું મગજમાં સમજાય તો જાય, પણ શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ, કેવળ તર્ક થઈ નહીં. નચિકેતાને યમરાજાએ બહુ સરસ વાત કરી, આ બધી વાત કરતાં કરતાં નચિકેતા બધું સમજે છે, ત્યારે યમરાજ કહે છે કે તમે આ બધું જે સમજો છો, વિચારો છો, જે તમને ખ્યાલ આવી જાય છે, આવી શ્રદ્ધામય બુદ્ધિ નૈષા તર્કેણ નાપનીયા, તર્કથી આ વસ્તુ હાથમાં આવતી નથી. તર્કથી ગમે તેટલું વિચારો આ સમજાય જ નહીં, ભલે ને ગમે તેવો બુદ્ધિશાળી હોય આ તર્કથી સમજાય જ નહીં. ત્યાં તર્ક મૂઠો સાબિત થાય છે. ભગવાનના માર્ગમાં, આત્મતત્વના, ઈશ્વર તત્વના માર્ગમાં એડવોકેટની બુદ્ધિ બિલકુલ મૂઠી સાબિત થાય છે, અને શુદ્ધ બુદ્ધિ કામ કરી જાય છે. બધું સ્પષ્ટ સમજ, બહુ થોડું શ્રદ્ધાથી વિચારે તો સમજ. જર્મનીમાં એક ડેકાર્ટ નામનો ચિંતક થયો, મહાનાસ્તિક. ધર્મગ્રંથો, ધર્મની ભાવનાઓ, ધર્મની ક્રિયાઓ, રિચ્યુઅલ્સ, આ તે બધું એનો ઘોર વિરોધ કરે અને નાસ્તિક મંડળ ચલાવે. ક્યાંય કોઈ પણ વસ્તુ શ્રદ્ધાની આ તે ધર્મની દેખાય તો ધર્મ ગ્રંથોથી માંડીને આત્મા પરમાત્મા ગતિઓ પછી આ તે બધું એનો ઘોર વિરોધ જ કરવાનો. બોલો, મંડળ ચલાવ્યાનું મોટા ભાઈ, રાત્રિ દિવસનું એ જ કામ. પણ ડેકાર્ટ ઈમાનદાર માણસ ખરો, જોજો વાત, એને વિચાર આવે છે કે ખરેખર હું આ નાસ્તિક મંડળ ચલાવું છું, નાસ્તિકનો પ્રમુખ છું, નાસ્તિકનો પ્રમુખ છું, નાસ્તિકીઓનો પ્રમુખ છું, પણ હું જે આ કહું છું એ ખાલી પછી મને જોશ ચડી ગયો છે ને કહે જ રાખું છું એવું છે કે મેં પોતે કઈ આમાં વિચાર્યું છે કે મને આ વસ્તુ પકડાઈ ગઈ ને હું પછી ઠોક ઠોક કરું છું કે મારા દિમાગમાં ભૂરી ચડી ગઈ છે ને પછી આ લોકોને કહે જ રાખું છું. મારે વિચારવું જોઈએ મેં આમાં શું શોધ કરી, કેટલો પ્રામાણિક મારે મેં શું શોધ કરી. એક મોટે ભાગે આજના બધા વિચારો છે ને, વિચારકો પ્રચાર કરનારા, એ વિચારે છે તો પણ ઉપર છલું, ભલે આપણી વાત એને હાસ્યાસ્પદ લાગશે કારણ કે એ તો બહુ કેટલી ડિગ્રીઓ પર ડિગ્રી ને એના પર ડિગ્રીઓ ચડી ગઈ હોય એને. બધા ડેકાર્ટ જેવા કઈ પ્રામાણિક નથી હોતા. તો ડેકાર્ટ વિચારે છે કે ખરેખર શું આ જીવ આત્મા કશું હશે કે નહીં હોય. ઘણા દિવસે એને વિચાર કર્યો, જુઓ વિચાર કરતા કરતા એને થઈ ગયું કે ખરેખર જીવ છે. હું ના પાડું છું કે આત્મા જેવું કશું નથી, પણ ના છે. અને એના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા કે શા માટે હું એમ કહું છું કે આત્મા છે, આઈ થિંક સો આઈ એમ. આ જે વિચાર કરનારો છે એ કોણ છે, કોણ વિચારે છે મારી અંદર બેઠો બેઠો, એ જે વિચારે છે એ હું છું, આઈ થિંક સો આઈ એમ. અને પ્રચલિત થઈ ગયું સૂત્ર અને એને બધો જ નાસ્તિકવાદ સંકેલીને મૂકી દીધો. સત્ય વસ્તુ છે, સ્વીકારી લીધું, વાત સાચી છે. અંત્ય પ્રથમના 38માં આત્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે આત્માનું સ્વરૂપ કેવું છે. એમાં શ્રીજી મહારાજે આ જ વાત કેવી સરસ રીતે કરી કે જે સાંભળનારો છે એ આત્મા છે, જે બોલનારો છે એ આત્મા છે. આ તમે મારી સામે આમ ટગર ટગર જુઓ છો, હું તમને આમ જોઉં છું, તે જોનારો કોણ છે, આ કોણ જુએ છે, આંખો આંખોના ગોલક જુએ છે કઈ, આ તો બીખા છે, કોડા છે, એની અંદર રહીને કોઈ બેઠો બેઠો જોવે છે, જેમ કોઈ મકાનની બારીમાંથી કોઈ આમ જોતું હોય, આ તો વેન્ટિલેશન છે, વિન્ડોઝ છે. જુઓ એની અંદરથી બેઠો બેઠો ગવાક્ષમાંથી કોઈક જોવે છે અંદર બેઠો બેઠો. ઘણા સુઈ જાય ને ત્યારે એની આંખો ખુલ્લી હોય છે, કોક કોકને ખુલ્લી હોય. મેં એવો એક માણસ જોયેલો, તમને કલ્પના જ ન આવે કે સુઈ ગયો છે, આપણને ત્યાં જાગે છે પણ છતાંય દેખતો નથી હોતો, કેમ, જોનારો ગાયબ છે. ઘરની બારી તમારી ખુલ્લી છે પણ ઘરમાં કોઈ ન હોય તો કોઈ જોતું નથી ભાઈ, એમ કોઈક જોવે છે. સાંભળે છે તો કોણ સાંભળે છે, કાન સાંભળે છે, કોઈક અંદર બેઠો છે રાજમહેલમાં, એ એમાંથી સાંભળે છે, એ અંદરથી બોલે છે. શ્રીજી મહારાજે બહુ સરસ કહ્યું કે જે સમજાવે છે સમજાવનારો એ આત્મા છે, અને જે સાંભળે છે ને સમજે છે એ આત્મા છે. કેટલી ઊંડી વાત છે પણ કેટલી સરસ અને સરળ સહજાનંદ સ્વામી સમજાય. આ જીવ છે, આઈ થિંક સો આઈ એમ, આઈ સી સો આઈ એમ, આઈ લિસન સો આઈ એમ છે. શુદ્ધ બુદ્ધિથી વિચારે તો પકડાઈ જાય. આપણે સૂઈ જઈએ છીએ આંખો બંધ બધી બંધ, સ્વપ્ન આવે, સ્વપ્નમાં આંખ નથી, કાન નથી, નાક નથી, આ છતાંય કેવું દેખાય છે તમે જુઓ, આંખો બંધ છે, ત્યાં કોણ જોવે છે? એ જોનારો, સ્વપ્નમાં જોનારો છે એ જીવ છે. આપણે તો સુઈ ગયા છીએ ને, શરીર તો એમનું નિશ્ચેતન થઈને પડ્યું છે, આંખો તો ત્યાં નથી, છતાંય દેખાય છે ને. સંભળાય પણ કેવું સરસ, કેવો કેવો કલાક કલાકના પ્રવચન સાંભળીને આવતા હોય આપણે સ્વપ્નમાં. મારામારી થઈ જાય, લોહીલુહાણ થઈ જાય, આ બધું કેવું સ્વપ્નમાં. બોલો, એ સ્વપ્નમાં કોણ જુએ છે? એ જોનારો આત્મા છે. જો થોડોક ઊંડો ઉતરે તો ખબર પડી જ જાય કે આમાં કોઈ કેવું છે, કે જે આ બધી આપણે બાળપણથી જેમ જેમ સમજણાથી આટલા વર્ષ થયા બધું જ યાદ રાખીને બેઠો છે અંદર. જુઓ, અને માણસ જો વિચારે ને, આમાં કોઈ 70-80 વર્ષના કોઈ બાબા નથી, પણ એવડા કોઈ હોય તો એ ભલે પોતાનો સ્વાભાવિક રીતે અનુભવ થાય. આપણે આવડી ઉંમર થઈ છે તો આપણે, તમે વિચારો, એવો અનુભવ તમને થાય જ. વિચારશો અત્યારે, અત્યાર સુધી વિચારવો નહીં હોય, પણ હું કહું તમે વિચારો તો. આપણે બાળકમાંથી અત્યારે અડધી ઉંમરે પહોંચી ગયા, છતાં અંદર જે છીએ ને એને કોઈ અવસ્થા લાગી નથી એ આપણને મહેસૂસ થાય. એ 80 વર્ષનો થયો હોય એવું નથી લાગતું. વિચારો, એ એવો ને એવો જ છે. શરીર અશક્ત થઈ જાય છે, એને ડોક્ટર ઇન્જેક્શન આપી દે તો એનો એ બાબો 2 કિલોમીટર દોડી જાય છે. અંદર જે છે ને એ એવો ને એવો છે. મને તો એવું અનુભવાય છે, તમને તમારું રામ જાણે. અંદર જે છે એમાં કોઈ પરિવર્તન થયું હોય એવું કોઈ ફીલ થતું નથી. એ અપરિવર્તનશીલ જે હુંકાર કરે છે એ આત્મા છે. એટલે આવી ઘણી બધી બાબતો છે કે શુદ્ધ બુદ્ધિથી વિચારે તો માણસને થાય આત્મા જેવું છે, જીવ જેવું છે, એ હું છું. પણ કેવળ તર્કથી અને પછી મનમાં ઘૂરી ચડી ગઈ હોય. આજના બધા ઘણા જે લોકો બહુ ચાંકે છે આત્મા અને પુનર્જન્મ વિશેની ઘણી બધી બાબતો છે, પણ અત્યારના સમયમાં જે લોકો અમુક ધોકાવા કરે છે એમાંની થોડી વાત કરવી જરૂરી. તો ખાસ કરીને દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ, એ એમના પુસ્તકોમાં વારંવાર લખતા હોય છે કે આત્મા જેવું કંઈ છે નહીં. ચેતના છે, પણ જો તમે શું કહે છે એ કે ગાય ભેંસનું છાણ પડ્યું હોય, એ એક દિવસ પડ્યું રહીએ તો એમાં તરત જીવડાઓ ઉત્પન્ન થઈ જાય છે, ઈયળો થઈ જાય છે. તો એનો અર્થ શું છે કે ત્યાં એવું કોઈ રસાયણ પેદા થયું તો એ રસાયણમાંથી ચેતના પેદા થાય છે. રસાયણ એવું પેદા થઈ જાય ત્યારે એવી ચેતના પેદા થાય છે, બસ એ જીવ. અને મૃત્યુ થાય એટલે ચેતના સમાપ્ત થઈ ગઈ, પછી કંઈ બચતું નથી. હવે આ પોદળામાંથી જીવ થાય, આવી રીતે આત્મા અને જીવ પેદા થાય? રસાયણો એમ કે સંયોગ થાય છે અને ચેતના પેદા થાય છે, અમુક સમય સુધી એ ક્રિયા કરે છે, મૃત્યુ થઈ જાય એટલે બધું સમાપ્ત, પછી કશું બચતું નથી. કોઈ આત્મા કે કોઈ જીવ કંઈ બચતું નથી, ચેતના વિલીન થઈ ગઈ, વાત પૂરું થઈ ગયું. જેવી રીતે દીવો જલતો હોય અને તેલ ખૂટી જાય ને વાત પૂરી થઈ ગઈ, પૂરું થઈ ગયું, પછી શું છે? એટલે સ્વામીજી એમ લખે છે પછી કે એટલા માટે મૃત્યુ પછી કંઈ બચતું નથી, એટલે મોક્ષ માટે જે લોકો સાધના કરે છે એની મને દયા આવે છે. કારણ કે મોક્ષ જેવું કંઈ છે નહીં. બીજી વાત કે જીવ કે આત્મા મર્યા પછી કંઈ બચતું નથી, એટલે ભૂત પ્રેત જેવું પણ કાંઈ નથી. કંઈ બચતું જ નથી, શું હોય? કંઈ છે જ નહીં, કંઈ બચતું નથી. હવે એની વાતને માનનારા ઘણા તો હોય જ ને, શું વાતો કરે છે. લ્યો બોલો. જો હવે વાત એમ છે, એમણે મારા અનુભવ નામનું પુસ્તક લખ્યું છે, એમાં જ એનું આખું એક ચેપ્ટર છે. કાશીમાં સ્વામીજીને પોતાને ભૂતનો ભયંકર અનુભવ થયેલો એ પોતે પોતાની કલમે લખે છે. એ અનુભવ થયો છે એને ઠુકરાવીને પણ કહે છે કે ભૂત જેવું કાંઈ નથી. આને અતિતર્કવાદ કહેવાય, જેની અનુભૂતિ થઈ ચૂકી છે છતાંય કેવું કે એવું કશું નથી તો આને તમે શું કહો. એટલે મેં એમને જે રીતે વાંચીને સમજ્યો એનો સાર મારી બુદ્ધિથી એટલો કે એમના મગજમાં એક વાત ઘૂસી ગઈ કે આ મોક્ષની પાછળ પડેલો ભારત દેશ છે એટલે જ અમેરિકા જેવો સુખી ને સમૃદ્ધ નથી થઈ શકતો. પરલોકની ચિંતામાં આવીને કશું કોઈ લોકો કરતા નથી એટલે મોક્ષનો છેદ ઉડાડી નાખો ને તો આ દેશ સુખી થાય, એટલા માટે નિષેધ કરતા હોય બધો એવું મને લાગે છે. કારણ કે એક બાજુ એમ કહે છે કે આત્મા કંઈ મર્યા પછી કંઈ બચતું નથી તો ભગવા લુકડા શા માટે રાખવા, સંન્યાસી થઈને શા માટે જીવવું, સ્ત્રીનો ત્યાગ શા માટે કરવો, સંન્યાસીઓનો ધર્મો શું કામ પાળવા, રામાયણ ભાગવત ગીતા ઉપનિષદ એના ઉપર પ્રવચનો શા માટે કરવા, પોતાના આશ્રમમાં રાધાકૃષ્ણનું મંદિર શા માટે રાખવું, માળા શા માટે, હરિસ્મરણ શા માટે કરવું, રાધાકૃષ્ણ પૂજા અર્ચના શા માટે કરવી. એ ભાઈ તો આ બધું નથી તો શું કામ કરો છો? તો એ આપણે માનીએ ચાલો એ જીવનને પાસ કરવા, પસાર કરવા, ખાલીકો ભરવા, આ બધી પ્રવૃત્તિ કરવી પડે, તો એ માટે બીજી ઘણી પ્રવૃત્તિઓ છે. તેમ રામાયણ ભાગવત ગીતા માળા દેવ દર્શન ને એ તો બધું મૂકી દો, એને શું કામ જરૂર છે? ઘણાય ગામડાના હાવ ભોળા લોકો હોય છે એને કાંઈ નથી, કેવું સરસ જીવે છે, સહજ નથી જીવતા, કોઈ ટેન્શન ટેન્શન કશું નહીં, એવા નિરાયતે 90 વર્ષના બાબાએ તમારે આમ પૈડા લાગ્યા હોય પગમાં એવા ભરતા હોય, ખાધે પીધે મોળા ન પડે તો જીવે જ છે ને, તો પછી આ બધું શા માટે કરવું? અને કદાચ ચાલો એ પાછા ઈશ્વર છે એવું માને છું, ભગવાન છે અને હરિસ્મરણ છે એ હું ખૂબ કરું છું અને ભગવાનનું નામ છે એ કલ્પવૃક્ષ છે, તો એ કલ્પવૃક્ષમાં તમારે શું લેવું છે? એનો અર્થ એ જ થયો કે તમે ભૌતિકતા જ માગો છો કે આશ્રમ મારો બરાબર ચાલે, મારે જયારે દાનની જરૂર પડે ત્યારે દાન મળી જાય, મારે કઈ વ્યવસ્થા જોતી હોય તો ઠાકોરજી આગળ પાછળ વ્યવસ્થા કરી દે, હું ભગવાનનું નામ જપું એટલે મને ખાવું પીવું સમાજની વ્યવસ્થા તે બધું મને મળી રહે છે, એ સિવાય બીજું તો કંઈ ના થયું ને. તો વાત કરે ત્યારે નિષ્કામ ભક્તિની વાત કરે તો એનો અર્થ શું? અને સૌથી બીજી મહત્વની વાત હું તમને હવે ધ્યાનથી સાંભળું, લોકોને નીતિવાન બનો, પ્રામાણિક બનો, ખોટું કરો નહીં, પાપ કરો નહીં, એનો ઉપદેશ શા માટે આપો એ મને કહો? મર્યા પછી કાંઈ ભોગવવાનું જ ના હોય તો શા માટે નીતિ પાળવી? મર્યા પછી કાંઈ કષ્ટ આવવાનું જ ન હોય, એનો હિસાબ જ ન થવાનો હોય તો ભલા પાપ પુણ્યને જોવે કોણ? જોવું શું કામ જોઈએ? લેરા કરો ને જે લોકો જેમ મન ફાળે એમ પર સ્ત્રીઓ સાથે વિહાર કરે, અનીતિ કરે, દ્રવ્યને ચોરે, આ દાઉદને શા માટે વખોડવો? એની રીતે તો જલસા જ ઠોકે છે ને. હે રાજાશાહી છે ને, આખું પાકિસ્તાને એનાથી સલામ ભરીને થથરે એવું કરે, લાદનને શા માટે ગાળ્યું દેવું? એને મોજ કરી જ છે ને અને આજે ઘણા કરે જ છે ને, તો એવું જ જીવવું જોઈએ ને? અને ખાવું પીવું મોજ મજા કરવી અને મન પડે ત્યારે આત્મહત્યા કરીને પૂરું કરી નાખો, પછી હું છે શું? કઈ બચતું જ ન, ત્યાં કરવા જેવું નથી અને આ જ વસ્તુનો પ્રચાર કરવા જેવો નથી? શા માટે નીતિની ને બધાને ઉપદેશ આપવો જોઈએ? અને કદાચ પોતે એકલા પાળે પણ બધાને શા માટે? અને પોતે દાન પણ શા માટે કરે છે? ભૂખ્યા રહીને બીજાને રોટલો શા માટે ખવડાવો? તમે નિરાયતે બટેટા વડા ને ચટણી ઠાપો ને પીઝા ખાવ ને સરસ મજાનો પીઝા આવે, માંસાહાર ને ગાયનું માંસ ને ગમે તેનું માંસ ને કોઈ જાતની રાખવાની શું જરૂર છે? જે ફાવે ખાવ, કુકડું બકરું ઘેટું બગલું જે ખાવ ખાવ, કોઈ પૂછવાનું જ નથી. જો દરિયાની અંદર 50 મુસાફરો એક જહાજમાં જતા હતા, મોટી નૌકામાં, હવે એમાં નિરાયતે બધા મુસાફરી કરતા હતા, અચાનક તોફાન આવ્યું અને એવા લોટ મેળા ઉછળવા અને નૌકા અલગ ડોલક મળી થવા, હમણાં મેરાક મરીસાદ 50-60 માણસો રો પકડને ચીચિયારીઓ થવા માંડી, હવે બધાને પડી કે જીવ બંધાઈ જાય ને, એમ મરી ગયા. એમાં એક આપણે મહેસાણા બાજુના ચરોતરી કાકા બેઠા છે, ઊભા થયા ધોતી કુર્તો માથે વાંકડી ટોપી, શાંતિ રાખો, અરે અલ્લા કૌશ શાંતિ રાખો, એમ ગભરાવાની શી જરૂર છે? ગભરાવાની જરૂર જ શી છે? હશો ને મારી જીમ હશો, હું છું ત્યાં સુધી કશું થવાનું નહીં, હું છું ત્યાં સુધી કશું થવાનું નહીં. હશો એમાં કેમ રડો છો? ચીમ દોંત કાઢો ને, શાંતિ રાખો, કશું થવાનું નહીં, હું છું ત્યાં સુધી કશું નહીં થવાનું. અને માળો એવો કોન્ફિડન્સ છે કે બધા શાંત થઈ ગયા, કે માળો આ જબરો અને આ કઈ જોણતો હશે, કઈ કઈ જોણતો હોય તો જ કહેતો હોય ને. અને ખરેખર શું થયું, માળા એને બે ત્રણ વાર આવી રીતે કીધું, લોકો શાંત થઈ ગયા, તોફાને શાંત થઈ ગયા. ખરેખર તોફાને શાંત થઈ ગયું અને બધા આમ એકદમ આમ આનંદ આનંદ થઈ ગયો. પણ એમાં એક જણાએ પૂછ્યું કાકા પાસે આવી, એ કે કાકા આ તો થઈ ગયું શાંત તોફાન, પણ માનો કે કાંઈ થયું હોત તો? કાકા ઊભા થઈને કે તો શું થાત, શું થાત, આપણે ડૂબી જાત, ડૂબી જાત તો હું ને તું ડૂબી જાત, કોણ કોને પૂછવાનું હતું? એ ભાઈ તો પછી કોણ મને પૂછવાનું હતું કે કાકા તમે ક્યારના કહેતા હતા આ ચીમ થયું, કોણ પૂછવાનું છે? એમ જો નીતિ કે અનિતિ કઈ પછી જોયા વગર જીવી જવાનું હોય તો શા માટે મર્યા પછી કઈ રહેતું ન હોય તો? કઈ પછી બચતું ન હોય તો શા માટે નીતિ નો ખ્યાલ કરવો? મન પડે છે કોઈના ખિસ્સામાં ભાળી ગયા લાખ રૂપિયા છે, ચા કોઈ હુલાવીને કાઢી લ્યો, આનો પ્રચાર કરવો જોઈએ તો સ્વામીજી ગામડે ગામડે કે તમારે પૈસા ખૂટે છે, લૂંટી લ્યો બધાને, બેનો દીકરીના ઘરેણા નાકન કાપીને લઈ લ્યો. ચિંતનમાં તો આ જ આવે ને, મર્યા પછી કઈ બચતું નથી, મોજ કરી લો, અને પછી જ્યાં એમ લાગે કે આપણે બહુ ઓલું થાય છે, સ્યુસાઇડ કરી લો, કોઈને હાથમાં જ ના આવીએ. કેમ હિટલરે જે કરવું તે કર્યું અને છેલ્લે એમ લાગ્યું કે હાથમાં આવ્યું છે, તરત માથામાં ગોળી મારીને મરી ગયો ને. વાત પૂરી કરી. વિદેશની અંદર સીએમ જોડ ને એવા બધા ઘણા ચિંતકો, ઘણા લોકો એવા થયા કે જીવ્યા ત્યાં સુધી જીવ્યા પછી એમને વિચારશો કે આવી રીતે 5 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ જીવવાનો પછી અર્થ શું છે? મોજ કરી લીધી, વાત પૂરી કરો, પૂરું કરી દીધું તો બચતું જ નથી તો સ્વામીજી પછી શા માટે આ બધું હોવું જ જોઈએ? નીતિનો ખ્યાલ શા માટે હોવો જોઈએ? સમજાય છે ને વાત? તો સમજાય છે. ઉપદેશ શા માટે આપો? અરે ભાઈ બીજાના દુઃખ સુખની વાત છે, બીજાને પણ ગણતરીમાં જ લેવું શું કામ? આપણે આપણું કરો ને, એટલે ત્યાં ખ્યાલ ખોટો ઠરે છે. બચતું નથી તો કોઈ માણસે બીજાનો વિચાર કરવાનો જ ન હોય. એટલે ભાઈ બહુ શાંતિથી વિચારો તો કર્મના હિસાબ પણ છે અને મર્યા પછી આત્મા બચે પણ છે અને એને હિસાબ આપવા પણ પડે છે. વિચારે તો હાથમાં આવે, નહીતર ના આવે. હવે એ એમ કે છે સ્વામીજી કે રસાયણથી આ પેદા થાય છે ચેતના, બરાબર છે? બે રસાયણો ભેળા થાય કે 10 રસાયણો ભેળા થાય, એમાંથી જે ચેતના પેદા થાય એક ઉર્જા પેદા થાય. બહુ સૂક્ષ્મ બુદ્ધિથી સાંભળજો, એક ઉર્જા પેદા થાય, એનર્જી શક્તિ પેદા થાય, જેવી રીતે ઇલેક્ટ્રિક વીજળી એક ઉર્જા પેદા થઈ ને, એ ઉર્જા તમે કોમ્પ્યુટરમાં નાખો, હાલતું ચાલતું થઈ ગયું, જો થઈ ગયું. જે રીતે ભૌતિક ઉર્જા પેદા થઈ, નાખી કોમ્પ્યુટરમાં, ચાલતું થઈ ગયું, બહુ સારી વાત. હવે જવાબ આપો, એ કોમ્પ્યુટરને ઊંઘ આવે, એ કોમ્પ્યુટરને સ્વપ્ન આવે, ઉર્જાને આ આવે, તો આ ઉર્જાને કાં આવે? આ ઉર્જાને સ્વપ્ન કાં આવે? આ ઉર્જાને ઊંઘ કાં આવે? આ ઉર્જા એના જીવું જ બીજું કેમ પેદા કરે? તમે સાવ આમ ઉર્જા કહી દો, રસાયણમાંથી પેદા થયેલી, એ કેમ ચાલે? હવે જો રસાયણમાંથી આવી રીતનો જીવ આવજો, આ કેગ ક્રેગ વેન્ટર હમણાં સ્વસ્થ કરીને એમણે, પણ જે અખબારોએ જે ટાઇટલ માર્યું ને એ મને બહુ ગમ્યું, એમાં જ સમજવાનું છે. ક્રેગ વેન્ટર નામ તો છાપામાં સાંભળ્યું ને, લખ્યું કૃત્રિમ જીવન શોધ્યું. વૈજ્ઞાનિકોએ કૃત્રિમ, બહુ સમજીને શબ્દ વાપરો, જીવન શોધ્યું, કૃત્રિમ જીવન શોધ્યું, કૃત્રિમ જીવ નથી શોધ્યો. જીવન શોધ્યું છે. શું કર્યું? જે જીવાણુ તો એમાંથી એક કોષણ કાઢી લીધો, લેબની અંદર એક કોષ એવો બનાવ્યો, એમાં એને મૂકી દીધો. પેલા જીવાણુએ એક કોષ એને એક્સેપ્ટ કરી લીધો, સ્વીકારી લીધો, જીવન પલવિત રહ્યું અને પોતે એની પાસે જેમ કામ કરાવવું હોય એવી રીતે કરતું જીવાણુ થઈ ગયું. એટલે જીવિત થયું, જીવિત તો હતું જ, પણ જીવ પેદા નથી કર્યો, જીવન પેદા કર્યું છે. હા, તમે લેબોરેટરીમાં આના જેવું રસાયણો નાખી અને જેમ છાણમાં જીવડા પડે છે એવું તમે જો દેહ બનાવો, બોડી બનાવો, તો કુદરત સાથ આપે, જીવનો પ્રવેશ કરી આપે તો થઈ ગયો હાલતો ચાલતો. શરીર બનાવો, રસાયણોથી શરીર બને, જીવ બને નહીં. હા, મને જવાબ આપો. ઘણા એવા આપણે ડોસા જોયા, 99-98 પહોંચી ગયા હોય અને હાડકાનો માળોનો પથારીએ 20-20 વર્ષથી પીડ્યા હોય, એકેય રસાયણ શરીરમાં સરખું ન હોય. મરવું છે પણ મરતા નથી. હવે આમાં કયું કામ કરે છે આની પાછળનું ફિલોસોફી એ તમે કહો. એકેય રસાયણ સરખું નથી, દુર્ગંધ આવે છે, સડી ગયું છે ને બધે કાણા કાણા થઈ ગયું, છતાંય મરતો નથી ડોસો. અને તાજું જન્મેલું બાળક એક કે બે દિવસનું કંઈ નથી અને અચાનક મરી જાય છે, એમાં એકેય રસાયણ બગડ્યું નથી, તો આ કેમ ખલાસ થઈ ગયું? જે ચેતનાથી ઉર્જાથી જ બધું થતું હોય તો ખરેખર પેલું ન ચાલવું જોઈએ. આ બાળકમાં એવું તો કાંઈ છે નહીં, તો એ ચાલવું જોઈએ. અને આમ જ હોય તો વૈજ્ઞાનિકોએ એવું રસાયણ ભેળું કરી અને એમાંથી જીવ પેદા કરી કે ચેતના પેદા કરી અને બાળકના શરીરમાં પ્રવેશ કરાવે તો બાળક તરત ચાલતું થઈ જવું જોઈએ. એ તો એકદમ રેડી બોડી છે ને. પણ એવું થતું, એનો અર્થ શું છે કે લેબોરેટરીમાં, વૈજ્ઞાનિકોની લેબોરેટરીમાં કે બીજા કોઈ પણ રસાયણોથી જીવ બની શકતો નથી. શરીર બની જાય, ક્લોનિંગ પદ્ધતિથી જે કરવું હોય તે કરો ને, કોણ ના પાડે છે? અને કુદરત એવી છે ને, ભગવાન એવો છે ને, બધાને રમાડે, જીવ ના બને. નહીતર એવા રસાયણથી બનાવીને વૈજ્ઞાનિકો તો ક્યારનો શોધ કરીને ન ઘોસાડી દે. સાવ સાજા હોય, કાંઈ બગડ્યું નથી, એકે પાર્ટસ બગડ્યો નથી, તો ચાલતા થઈ જવા જોઈએ. પણ થાય છે એના આમ હાથ અડાડીને ડોક્ટર કહી જાઓ પતી ગયું, સળગાવી નાખો, જાઓ. હજી સુધી કોઈ એવું રસાયણ નથી પેદા કર્યું, ઇન્જેક્શન મારે ચાલુ થઈ જાય, જીવ પેદા નથી થઈ શકતો. હા, એ બોટાદમાં વ્યાપકાનંદ સ્વામી હોય અને દાહા કાચરની ફૂલમાળ ઘોડી મરી જાય અને બોડીમાંથી જીવ નીકળી જાય, દાહા કાચર રડવા મળે, માથા પછાડે, વ્યાપકાનંદ સ્વામીને ખબર પડે અને વ્યાપકાનંદ સ્વામી આવે, અરે દરબાર, તમે અમારા ભક્ત થઈને રડો છો, શું છે શ્રીજી મહારાજ યાદ કરો? નહીં સ્વામી, મને ઘોડી ખૂબ વાલી છે અને મને શોખ થાય છે. એસા હે, એ ચાલો એ ઘોડી જીવિત હોય. આમ ટપટી વગાડી ફૂલમાળ બેઠી થઈ ગઈ. બોલો, લ્યો હાલો કરો, જો નાખ્યો ને, જીવ નાખ્યો. હવે ફરતા ફરતા કારિયાણી શ્રીજી મહારાજ પાસે ગયા, ભગવાન સ્વામિનારાયણ પાસે, એટલે શ્રીજી મહારાજ મુખ ફેરવી ગયા, એટલે વ્યાપકાનંદ સ્વામી એ બાજુ જઈને દંડવત મળ્યા કરવા, તો શ્રીજી મહારાજ પાસે બીજી દિશામાં ફરી ગયા, એટલે ત્યાં જઈને દંડવત મળ્યા કરવા. એટલે વ્યાપકાનંદ સ્વામી કે ગુરુ મહારાજ એસે ક્યું રૂઠતે હો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમે તો ભગવાન થયા છો, મળદા બેઠા કરો છો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, એ મહત્વનું અહીંયા લેવાનું છે, અરે ઇસમે કોણ સી બડી બાત થઈ ગુરુ મહારાજ, મચ્છર કા જીવ એ મેં નિકાલ કે ઘોડી કે દેહ મેં ડાલ દિયા, ઘોડી જીવિત હોગી, ઇસમે કોણ સી બડી બાત હૈ. હવે આ મોટા મોટો વૈજ્ઞાનિક છે કે જે એલામાંથી જીવ કાઢી આમાં નાખી દે છે, એ એમ કે છે કે આત્મા શાશ્વત છે અને આ બકાલી એમ કે છે બધું રસાયણ છે. જે મળદા બેઠા કરે છે એને ખબર હોવી જોઈએ ને, જે વૈજ્ઞાનિક જે કામ કરતો હોય એને ખબર હોવી જોઈએ ને. તો વ્યાપકાનંદ સામે ખબર હોય ને કે આમાં જીવ છે કે શું છે, ઉર્જા છે. અને આવું તો આપણે યુગોથી આવા સાધુ પુરુષો જે છે એમણે કરેલું છે. તુલસીદાસજીના જીવનમાં પણ હોય, પેલા કહળસંત બાપુ ગંગા સતીના પતિના એના જીવનમાં પણ હોય, કબીર સાહેબના પણ જીવનમાં હોય, રામ નામ લઈને આ બધું કર્યું છે. એ જુએ છે કે આ જીવ છે, આમાં પ્રવિષ્ટ કરાવું છે. એ બધા એમ કે છે કે આત્મા છે, શાશ્વત છે. ભગવદ્ ગીતા એમ કે છે, મમેય વાંચો, જીવલોકે જીવભૂતા સનાતન. કોઈ નવા જીવ ક્યારે પેદા થવાના નહીં અને જે છે એ ક્યારે નાશ થવાના નહીં, સનાતન છે. આમ ઉર્જાઓ પેદા થઈ જાય એમ કે. અને બીજી વાત કે તો આખો કર્મનો સિદ્ધાંત ખોટો પડી જાય. એટલે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે તો આત્મા છે અને પુનર્જન્મ પણ છે. થોડુંક વિચાર, પુનર્જન્મ છે કે નહીં જુઓ. બહુ મારી સાથે સાથે પણ તમે થોડું વિચારજો. આટલું બધું આના પર ચિંતન થઈ શકે, વિચાર વિમર્શ થઈ શકે, પણ આપણે જેટલું પથ્ય પડે એવી આપણે થોડી વાતો લઈશું. બાળકનો જન્મ થયો, જન્મતા એને ભૂખ લાગી, ભૂખ લાગતા જ માતાના સ્તન લીધું અને એ સ્તન મુખમાં પકડી અને ધાવવા માંડ્યું. આ ધાવવું, સ્તનપાન કરવું અતિ કઠણ કામ છે, છતાંય બાળકને કેમ આવડે છે એ મને બતાવો. પૂર્વે શીખ્યો હોય તો જ આવડે. શીખવાડ્યા વગર, શીખ્યા વગર તો ક્યાંથી આવડે? અને જો બાળકને આ શીખવાડવું પડતું હોત તો શીખી રે ત્યાં મરી જાત. અને શીખવાડો કેમ, બાળકને કેમ શીખવાડવું? તારે જીભને આમ ગોળ વાળવાની, પછી સ્તનને ઉપરથી દબાવવાનું, પછી આમ દબાવીને પછી આમ કરવાનું, કેમ સમજાવો? પણ કોઈ બાળકને સમજાવવું પડ્યું છે? તરત જ આમ સ્તન હાથમાં લઈ હેવી ચહચહાટી બોલાવે, વાત મૂકી ગયો. ઘોર જંગલમાં જંગલી ગાયો, ભેંસો, હરણાઓ એ બધા બચ્ચાને જન્મ આપે છે, એ જેવું નીચે પડે ધીમે ધીમે ઊભું થાય. હવે એને તેની માને વાણી નથી, કશું નથી, તેમ કહી શકે એમ પણ નથી આ જગ્યાએ દૂધ છે, છતાં ઊભું થઈને ત્યાં જ જાય. અને ઢોર જેવું ઢોરે એ પાછું તરત મંડ્યા. તમે કોઈને ગાય ભેંસ દોવા આપો, નહીં દોઈ શકો તમે. તમે આચાન આમામ આમામ કરો એમ દૂધ નીકળે. અને પેલું બચ્ચું હજી તો 20 મિનિટે નથી થઈ અને એવું આમ દૂધ કાઢે, એ કેમ આવડે છે? કોઈ પણ વસ્તુ પૂર્વ અનુભવ સિવાય શક્ય થતી નથી. એનો મતલબ એ છે કે આ ઘણા જન્મથી શીખીને આવે છે, આગલા જન્મોમાં શીખેલો છે એટલે એને આવડે છે, નહીં તો શીખવું પડે. પણ આમાં કોઈને વિચાર થાય, હું મારી જ રીતે તમને પાછા પ્રશ્ન આપીશ, મારી જ રીતે પાછા જવાબ આપીશ. આમાં કોઈને એમ થાય કે ભાઈ આ તો આનુવંશિક ગુણ છે, સુગરીને બચ્ચું આવે, ઈંડું આવે ને સુગરીનું બચ્ચું જે માળા બનાવે છે લટકતા સરસ, ડબ્બે માળના, ત્રણ ત્રણ માળના એવા એવા સરસ બનાવે છે, ઘાસની નાની નાની લઈ આવી. હવે એને ક્યાં સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે કે પોતાને માળો કેમ બાંધવો? છતાંય એનું બચ્ચું બાંધે છે કે નહીં? કેમ? આનુવંશિક છે, એની માતામાં એ પિતામાં ગુણ છે, તે બચ્ચામાં આવી જાય છે. એમ માતા પિતામાં જે ગુણ છે એના જીન્સમાંથી આવે છે, માટે એને દૂધ ધાવતા આવડે છે. આમાં કંઈ એવું નથી કે પૂર્વેથી કંઈ શીખીને આવ્યો. એટલે ઉડી ગયો તર્ક, તો ઉડી ગયો ને સીધો. પણ એની સામે મારે એક જ વાત કહેવાની છે કે ચાલો એ આનુવંશિક છે, સ્તનપાન કરવું, દૂધ ગોતી લેવું એ આનુવંશિક છે, સુગરીના બચ્ચાઓની જેમ, બધાની જેમ. હા, પણ એક જ બાપના દીકરા, પાંચેય જણા, એને ભોજનની રુચિ જુદી કેમ છે? એ કેમ આનુવંશિક નથી આવતી? મા બાપમાંથી કોઈને ખાટું ભાવતું ન હોય, છોકરો ખાટું ભાળી મૂકતો ન હોય, અને પાંચેય છોકરા કોઈને ખાટું ભાવે, કોઈને ખારું ભાવે, કોઈને ખોરું ભાવે, કોઈને કડવું ભાવે, કોઈને કાચા કારેલા ખાઈ જાય, કોઈ એમને મરચાં આવી જાય, કોઈ તળેલું ભાવે, કોઈને જરાય દૂધ જોયું ગમે નહીં, કોઈને છાશ જોઈ ગમે નહીં, કોઈ શ્રીખંડ ભાળ્યો મૂકે નહીં, કોઈ શ્રીખંડ ભાળે ત્યાં એને નાવાનું થઈ જાય, આ બધું કેમ થાય? અને એની 70 પેઢીમાં કોઈએ માંસાહાર નથી કર્યો, પણ એનો છોકરો માંસ કેમ ખાતો થાય? 70 પેઢીમાં કોઈ શરાબની બૂંદ જોઈ નથી, એનો દીકરો અઠંગ દારૂડિયો કેમ થાય છે? ક્યાં આનુવંશિક આવ્યું? એનો અર્થ છે કે એવો જીવ ફરતો ફરતો આવ્યો છે કે જે મલિન કર્મો કરીને આવ્યો છે, એને એવી રુચિ થાય છે. એમ પૂર્વે જે જે એવું કર્યો, ઘણા લોકોને જો ને ભાજીપાલો બહુ ભાવે, સમજવાનું કંઈક ડોબું હશે. હા, ઘણા તમે જોઈજો ને, કાચી મેથી ભાળી નથી, વચડે વચડે ખાવા જ માંડે. આ તમે બહુ જ પહેલી રીતે વિચારો, કોઈ એની 70 પેઢીમાં જે ગુણ નથી, અને પાંચેય બાળકોને જુદી જુદી મા બાપ કરતાં જુદી રુચિ, એને ભોજનની કેમ આવે છે? કારણ કે એ જીવનો પૂર્વે કરેલા કર્મોનો સંસ્કાર સાથે લઈને આવ્યો છે, જે આનુવંશિકમાં ક્યાંય દેખાતો નથી. વાત સમજાય છે? એક મુદ્દો. બીજો, નાનું બાળક છે એની પાસે જઈ અને તમે જોરથી તાલી પાડો